વાલ્મીકિ રામાયણ અરણ્યકાંડ 26મો સર્ગ. શ્રીરામ દ્વારા દૂષણ સહિત 14,000 રાક્ષસોનો વધ. મહાબાહુ દૂષણે જ્યારે જોયું કે મારી સેના ભૂંડી રીતે હણાઈ રહી છે, ત્યારે એણે યુદ્ધમાંથી પાછી પાની ન કરનારા ભયંકર વેગશાળી 5,000 રાક્ષસોને, જેમને જીતવા અત્યંત અઘરું હતું, આગળ વધવાની આજ્ઞા આપી. એ બધા શ્રીરામ પર ચારે બાજુથી ભાલા, પટ્ટીસ, તલવાર, પથ્થર, વૃક્ષ અને બાણોની સતત વૃષ્ટિ કરવા લાગ્યા. એ જોઈને ધર્માત્મા રઘુનાથજીએ વૃક્ષો અને શિલાઓની એ પ્રાણ હરનારી મહાવૃષ્ટિને પોતાના તીક્ષ્ણ બાણો દ્વારા રોકી લીધી. એ બધી મહાવૃષ્ટિને રોક્યા પછી આંખ મીચેલા સાંઢની જેમ અવિચળ ભાવે ઊભા રહેલા શ્રીરામે સઘળા રાક્ષસોનો વધ કરવા મહાક્રોધ ચડાવ્યો. ક્રોધયુક્ત અને તેજથી ઉદીપ્ત થયેલા શ્રીરામ દૂષણ સહિત આખી રાક્ષસ સેના પર ચારે બાજુથી બાણ વૃષ્ટિનો આરંભ કર્યો. આનાથી શત્રુ દૂષણ સેનાપતિ દૂષણને ભારે ક્રોધ ઉપજ્યો અને એણે વરજ જેવા બાણોથી શ્રીરામને રોક્યા. ત્યારે અત્યંત ક્રોધિત થયેલા વીર શ્રીરામે રણભૂમિમાં ક્ષુર નામના બાણથી દૂષણના વિશાળ ધનુષ્યને કાપી નાખ્યું અને ચાર તીક્ષ્ણ સાયકોથી એના ચારેય ઘોડાઓના મોતને ઘાટ ઉતારી દીધા. પછી એક અર્ધચંદ્રાકાર બાણથી સારથીનું પણ મસ્તક છેદી નાખ્યું તથા ત્રણ બાણોથી એ રાક્ષસની પણ છાતીમાં ઘા કર્યો. ધનુષ્ય કપાઈ જતા અને ઘોડા તથા સારથી મરાઈ જતા રથિન થઈ ગયેલા દૂષણે પર્વતના શિખર જેવું સોનાના પાંદડા મઢેલું એક રોમાંચકારી પરિઘ હાથમાં લીધું. એ પરિઘ દેવતાઓની સેનાનો પણ કચ્છરઘાણ વાળી દેનારું હતું. એના પર ચારે બાજુએ લોઢાની અણીદાર ખીલીઓ જડેલી હતી. એના પર શત્રુઓની ચરબી ચોપડેલી હતી. એનો સ્પર્શ હીરા તથા વ્રજ જેવો કઠોર અને અસહ્ય હતો. એ શત્રુઓના નગરદ્વારને તોડી નાખવા સમર્થ હતું. રણભૂમિમાં બહુ મોટા સાપ જેવા ભયંકર એ પરિઘને હાથમાં લઈને એ ક્રૂરકર્મી નિશાચર દૂષણ શ્રીરામ પર તૂટી પડ્યો. એને પોતાના પર આક્રમણ કરતો જોઈને શ્રીરામચંદ્રજીએ બે બાણોથી આભૂષણો સહિત એની બંને ભુજાઓ કાપી નાખી. યુદ્ધના મોખરે જેની બંને ભુજાઓ કપાઈ ગઈ હતી, એ દૂષણના હાથમાંથી લસરીને એ વિશાળકાય પરિધ ઇન્દ્રના ધ્વજની જેમ સામે પડી ગઈ. જેમ બંને દાંત ઉખાડી લેતા મોટો મનસ્વી ગજરાજ ધરાશયી થઈ જાય છે, એ રીતે કપાઈ ગયેલે પોતાની ભુજાઓની સાથે જ દૂષણ પણ પૃથ્વી પર ઢળી પડ્યું. રણભૂમિમાં હણાઈ ગયેલા દૂષણને ધરાશયી થયેલો જોઈને બધા જીવોએ સાધુ સાધુ સારું સારું કહીને ભગવાન શ્રીરામની પ્રશંસા કરી. એ જ સમયે સેનાની આગળ ચાલનારા મહાકપાલ, સ્થુલાક્ષ અને મહાબલી પ્રમાથી એ ત્રણ રાક્ષસો કોપ કરીને મૃત્યુના ગાળિયામાં ફસાઈને સંગઠિત થઈને શ્રીરામચંદ્રજી ઉપર તૂટી પડ્યા. રાક્ષસ મહાકપોલે એક વિશાળ ભાલો ઉપાડ્યો, થુલાક્ષે હાથમાં પટ્ટીસ લીધું અને પ્રમાથીએ ફરસો લઈને આક્રમણ કર્યું. એ ત્રણેને પોતાની તરફ આવતા જોઈને ભગવાન શ્રીરામે તીક્ષ્ણ અગ્રભાગના ધારદાર સાયકો દ્વારા દ્વારે ઉભેલા અતિથિઓની જેમ એમનું સ્વાગત કર્યું. શ્રી રઘુનંદને મહાકપાલનું માથું અને કપાલ ઉડાવી દીધું. પ્રમાથીને અસંખ્ય બાણ સમૂહથી વિંધી નાખ્યો અને સ્થુલાક્ષની સ્થૂળ આંખો સાયકોથી ભરી દીધી. ત્રણેય અગ્રગ્રામી સૈનિકોનો એ સમૂહ અનેક શાખાવાળા વિશાળ વૃક્ષની જેમ પૃથ્વી પર ઢળી પડ્યો. ત્યાર પછી શ્રીરામચંદ્રજીએ કોપાયમાન થઈને દૂષણના અનુયાયી 5000 રાક્ષસોને એટલા જ બાણોનું લક્ષ્ય બનાવીને ક્ષણવારમાં યમલોક પહોંચાડી દીધા. દૂષણ અને એના અનુયાયી માર્યા ગયા એ સાંભળીને ખરને ભારે ક્રોધ ચડ્યો. એણે ના મહાબલી સેનાપતિઓને આજ્ઞા આપી, વીરો, આ દૂષણને પોતાના સેવકો સહિત યુદ્ધમાં મારી નાખવામાં આવ્યો, તેથી હવે તમે બધા રાક્ષસો બહુ મોટી સેના સાથે આક્રમણ કરીને આ દુષ્ટ મનુષ્ય રામની સાથે યુદ્ધ કરો અને વિવિધ પ્રકારના શસ્ત્રોથી એનો વધ કરી નાખો. આમ કહીને ગુસ્સે થયેલા ખરે શ્રીરામ પર આક્રમણ કર્યું. એની સાથે સેનગામી, પૃથુગ્રીવ, યજ્ઞશત્રુ, વિહંગમ, દુર્જય, કરવીરાક્ષ, પરુક્ષ, કાલ કારમુક, હેમમાલી, મહામાલી, સર્પાસ્ય તથા રુધિરાસન એ 12 મહાપરાક્રમી સેનાપતિઓ પણ ઉત્તમ બાણોની વૃષ્ટિ કરતા પોતાના સૈનિકોની સાથે શ્રીરામ પર જ તૂટી પડ્યા. ત્યારે તેજસ્વી શ્રીરામચંદ્રજીએ સોના અને હીરાથી વિભૂષિત અગ્નિ જેવા તેજસ્વી સાયકો દ્વારા એ સેનાના રહ્યાસહ્યા સૈનિકોનો પણ સંહાર કરી નાખ્યો. જેમ વજ્ર મોટા મોટા વૃક્ષોને કાપી નાખે છે, એ જ રીતે ધુમાડા સહિતના અગ્નિ જેવા દેખાતા એ સોનેરી પાંખના બાણોએ એ સઘળા રાક્ષસોનો વિનાશ કરી નાખ્યો. એ યુદ્ધની મોખરે શ્રીરામે કર્ણી નામના 100 બાણોથી 100 રાક્ષસોને અને 1000 બાણોથી 1000 નિશાચરોને એક સાથે સંહાર કરી નાખ્યો. એ બાણોથી નિશાચરોના કવચ, આભૂષણો અને ધનુષ્ય છિન્ન ભિન્ન થઈ ગયા તથા તેઓ લોહીથી લથપથ થઈને પૃથ્વી પર પડી ગયા. દર્ભથી ઢંકાયેલી વિશાળ વેદીની જેમ યુદ્ધમાં લોહીલુવાણ થઈને પડેલા ખુલ્લા કેસના રાક્ષસોથી આખી રણભૂમિ છવાઈ ગઈ. રાક્ષસોના હણાઈ જવાથી એ વખતે ત્યાં રક્ત અને માંસનો કીચડ જામી ગયો, તેથી એ મહાભયંકર વન નરક જેવું બની ગયું. માનવ રૂપધારી શ્રીરામ એકલા અને પગપાળા હતા, છતાં પણ એમણે ભયાનક કર્મ કરનારા 14000 રાક્ષસોને તત્કાળ મોતને ઘાટ ઉતારી દીધા. એ આખી સેનામાં માત્ર મહારથી ખર અને ત્રિશિરા એ 2 જ રાક્ષસો બાકી બચ્યા. બીજી બાજુ શત્રુ સંહારક ભગવાન શ્રીરામ જેમના તેમ યુદ્ધ માટે અડીખમ ઊભા રહ્યા. ઉપરોક્ત 2 રાક્ષસો સિવાયના બાકીના બધા નિશાચરો એ અત્યંત પરાક્રમી, ભયંકર, દુર્ધર્ષ હતા. બધા યુદ્ધમાં લક્ષ્મણના મોટા ભાઈ શ્રીરામના હાથે હણાઈ ગયા. ત્યાર પછી મહાયુદ્ધમાં મહાબલી શ્રીરામ દ્વારા પોતાની વિશાળ સેનાને હણાઈ ગયેલી જોઈને ખર એક વિશાળ રથ દ્વારા શ્રીરામનો સામનો કરવા માટે આવ્યો, જાણે વ્રજધારી ઇન્દ્રે કોઈ શત્રુ પર આક્રમણ કર્યું હોય. આ રીતે શ્રી વાલ્મીકી રચિત આર્ષ રામાયણ આદિકાવ્યના અરણ્યકાંડમાં 26મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.